आप श्री नु स्वागत कर से बैंक भाई सा देश की देश की दरके पवन आनो थोड़ो काम પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી દેજો કાર્યક્રમની શરૂઆત મંગળાચરણથી કરીશું મંગળાચરણ કરશે અંજુબેન મારફતિયા મીનાબેન શશિકાંતભાઈ શ્રી વલ્લભાધીશ કી જય. આજે બીજો દિવસ છે અને આ સત્રનો પણ અંતિમ દિવસ છે. એને બંધ જ કર્યું, થોડી લૂજ એવી જ આવે છે, આમ આમથી સ્વાભાવિક આવે છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એ વિષયમાં કોઈને કંઈ રાતભરમાં વિચાર આવ્યા હોય કે કંઈ જિજ્ઞાસા પ્રશ્ન થયા હોય, કોઈને એવું કોઈ વાત ન સમજાયું હોય એવું હોય, બધાને બધું પચી ગયું એવું લાગે છે. યા તો મને ધન્યવાદ આપો યા હું તમને ધન્યવાદ આપું. ગઈકાલે આપણે જે વિષય ઉપર વિચાર કર્યો હતો એનું સંક્ષેપમાં પુનરાવર્તન કરીને પછી આપણે આજે આજનો વિષય આગળ લઈએ. ગઈકાલે જે હું આપ લોકોના સન્મુખ મૂકવા માંગતો હતો એ વાત ખાસ કરીને હતી કે જ્યારે આપણે કોઈ ગુરુ શિષ્યના રૂપમાં હોય, ચાહે વૈષ્ણવ વૈષ્ણવના રૂપમાં કે ગુરુ ગુરુના સ્તરે, એકબીજા આપણે ભેગા થઈએ તો સંપ્રદાયની અંદર સમય જતાં ઘણા બધા પરિવર્તન થઈ ગયા છે એના આચાર વિચાર વ્યવહારમાં. ઘણા બધા જે પાયાના વિષયો છે કે જેમાં આપણે બધા એક મત હોવા જોઈતા હતા, પરંતુ એ પાયામાં પણ આપણી એકરૂપતા રહી નથી. એના મેં કેટલાક તમને દ્રષ્ટાંતો આપ્યા હતા, કંઠીનું દ્રષ્ટાંત મેં આપ્યું હતું, આપણા બાહ્ય ચિહ્નોમાં તિલકનું દ્રષ્ટાંત આપ્યું હતું, શ્રી મહાપ્રભુજી જે આપણા આચાર્ય કે માર્ગના પ્રવર્તક કહેવાય છે એના સંબંધમાં પણ મેં તમને કંઈક વાત કરી, આપણા આરાધ્ય ઈષ્ટદેવના સંબંધમાં પણ આપણે ચર્ચા જોઈ હતી. આપણે એકબીજાને જે રીતથી અભિવાદન કરીએ છીએ, જય શ્રી કૃષ્ણ વગેરે, એમાં પણ આપણે એક નથી રહી ગયા. તો દરેક સંપ્રદાયની સાથે સમયે સમયે આવી જાતની પરિસ્થિતિનો સામનો એને કરવો પડ્યો છે. આપણે કોઈ અપવાદ હોઈએ એવું નથી. દુનિયાભરના તમામ ધર્મોના ઇતિહાસ આપણે જોઈએ તો એ દરેક ધર્મમાં સમયે સમયે આ જાતનું પરિવર્તન આવ્યું જ છે. બુદ્ધ ધર્મનો તમને દાખલો આપું તો બુદ્ધે કોઈ પણ ઉપદેશ લખ્યા ન હતા, પ્રવચનો જ આપ્યા હતા. બધે શ્રોતાઓએ એનું સંકલન કર્યું, મુખ્ય શિષ્યોએ એનું સંકલન કર્યું. બુદ્ધનો મુખ્ય દૃષ્ટિકોણ મધ્યમ માર્ગનો હતો, કોઈ પણ પ્રકારના અતિવાદથી બચો. પણ મધ્યમ માર્ગનો પણ અતિરેક થઈ ગયો બુદ્ધ ધર્મમાં. અતિવાદ ન રાખવો જોઈએ એ વિચારનો પણ અતિવાદ થઈ ગયો. તો માણસની વૃત્તિ એવી છે કે જ્યાં શ્રદ્ધા બેસી જાય પછી એ શ્રદ્ધાનો અતિરેક ક્યાં સુધી પહોંચે એની માણસને પોતાને પણ હોશો હવાશ રહેતી નથી. સિક્કિમ બાજુ એક પર્વતીય વિસ્તારો છે ભારતના પૂર્વી પ્રદેશમાં. ત્યાંના આદિવાસીઓ તોપને દેવી તરીકે પૂજે છે, તોપ દેવી. કોઈક જમાનામાં અંગ્રેજો સાથે આદિવાસી પ્રજાનું યુદ્ધ થયું અને એમાં એ તોપને કારણે ઘણો મોટો નરસંહાર થયો. ત્યાંનું પિક્ચર બદલાઈ ગયું હાર જીતનું. એ લોકોએ પોતાની રીતથી પોતાની રક્ષા માટે કંઈક પ્રાર્થના કરી એ તોપ દેવીની. બનવાજોગ એવું હતું કે તોપમાં કંઈક યાંત્રિક આવી ગયો, એને કારણે તોપ બંધ થઈ ગઈ અને આદિવાસીઓએ અંગ્રેજો ઉપર જીત મેળવી લીધી. એટલે એમને એમ થયું કે આ દેવી છે, અમારા ઉપર પ્રસન્ન થઈ ગઈ. ત્યારથી એ તોપ દેવી જાય છે. આજની તારીખમાં પણ એ તોપ દેવીના ચાલીસા પણ છે, એના વ્રતો છે, એના મંત્રો છે, એના નૈવેદ્ય થાય છે, થાય છે. તો શ્રદ્ધા છે પછી કઈ વસ્તુ, બુદ્ધિનું પછી ત્યાં કોઈ કામ રહી નથી જતું. આવું સર્વત્ર થાય છે. પણ સમય સમય આપણને આ વાતને ચેક કરતા રહેવું જોઈએ કે જે અત્યારે આપણને માર્ગદર્શન કરી રહ્યું છે એ મૂળથી આપણને અલગ તો નથી કરી રહ્યું. એ વસ્તુ આપણે જોવી જોઈએ. એ વાતને સમજાવવા માટે મેં તમને બે ત્રણ દૃષ્ટાંતો આપ્યા હતા મોરબીના કુંભાર પરિવારોના સંબંધમાં, કે જે સંપ્રદાયની રૂઢી છે પરંપરાગત, દીક્ષા આપવી, કંઠી લેવી, કે ધર્મગુરુ આવે તો એનું સન્માન કરવું, કોઈ કાર્ય સંબંધી કંઈ ફંડફાળાની જાહેરાત હોય તો યથાશક્તિ એમાં આપવું કરવું, આ બધી બહુ જ ઉપર છલ્લી, જેને ધર્મના અંતરંગ વિષય સાથે બહુ ખાસ સંબંધ નથી, બહુ છીછરા લેવલની ધાર્મિકતા છે, એ બધી રૂઢીને આપણે બહુ આગ્રહપૂર્વક અનુસરતા હોઈએ છીએ. પણ એના અંદર જો ખોખલું છે, બધું ખાલી છે, જેને કારણે આ બધી વસ્તુનું કોઈ મહત્વ હોઈ શકતું હતું એ વસ્તુઓ બધી અંદરથી ગાયબ થઈ ગઈ છે. એટલે શિવાજી વગેરેના સમયમાં જ્યારે શિવાજી મારી પદ્ધતિથી યુદ્ધ કરતા ત્યારે ગઢ લૂંટી લેતા, પાછલા દરવાજેથી નાસી જતા અને 5-7 પોતાના સિપાહીઓ છે એમને ઝંડો ફરકાવીને ઊભા રાખતા, એવો ઝાંસો પેદા કરે કે આખું ગઢ છે જે અંદર શિવાજી બેઠા છે અને શત્રુ છે આવીને ઘેરી લેતું. ઘણા દિવસો સુધી ત્યાં વાટ જોતા કરશે, હવે નીકળશે, પણ ત્યાં તો કોઈ હોય નહીં. અવસર લઈને એ 4-5 જણા પણ ભાગી જતા. આખરે શત્રુ છે છતરાઈ જતો. એટલે અંદર બધું ખોખલું, એમાં આપણે ત્યાંની પણ જે ધાર્મિકતા છે આવી ખોખલી થઈ ગઈ છે કે બહુ મોટો દેખાવ ઘણો બધો છે, અંદર એનું તત્વ કે આત્મા એ નદારદ છે. શેરશાહના વખતમાં એવું હતું કે શેરશાહનો એવો દબદબો હતો કે શત્રુ એને જોતાની સ્થિતિ નાસી જતો. જ્યારે એને બહુ ભયંકર બીમારી આવી, એનો અંતિમ સમય હતો તે વખતે યુદ્ધનો અવસર આવી ગયો. શેરશાહે કહ્યું કે મારે જવું છે યુદ્ધ રણભૂમિમાં. એમના હિતચિંતકોએ કહ્યું કે આ સ્થિતિ તમારા માટે ઉચિત નથી કે તમે અહીંયાથી પથારી છોડો, પણ કે મારે મારા પ્રદેશની રક્ષા માટે મારું બલિદાન આવતું આપતું હોય તો પણ એ મને સ્વીકારે છે. એને લઈને ગયા તો દાદરા ચડીને ગઢ ઉપર જતા હતા ત્યારે જ એના પ્રાણ તો છૂટી ગયા, પણ એ મરદાને લઈને એને ત્યાં ઊભા રહ્યા. જ્યારે શત્રુને ખબર પડી કે શેરશાહ તો ગઢના ઉપર ઊભો છે, શત્રુ નાસીપાસ થઈ ગયો, હતાશ થઈને ભાગી ગયા. એ યુદ્ધ મરદાના ઉપર જીત્યા એ લોકો. આવી પરિસ્થિતિઓ કોઈક વખતે થઈ જતી હોય છે. આમાં મરદાના યુદ્ધો અત્યારે જીતી રહ્યા છે, અંદર કશી હવે બચ્યું નથી એવી સ્થિતિ આવી રહી છે. એટલે આપણને સમય સમય એ વાતને જોતા રહેવું પડશે કે આપણે જે ઇમારત કરી રહ્યા છીએ કે આપણે બંધારણ કરી રહ્યા છીએ, લાંબી લાંબી યોજના બનાવી રહ્યા છીએ, મોટા શિષ્યવર્ગને આપણે ધર્મમાં લાવી રહ્યા છીએ, તો એની અંદર એમનો પાયો, એમનો આત્મા આધાર છે એ સુરક્ષિત છે કે કેમ. કેમ કે આ મોરલ છે કરવું. કાલે આ માઇકનું સંચાલન કરે છે ભાઈએ મને કહ્યું કે અમે તો 25 વર્ષથી આ ધંધામાં છીએ, તમને લોકોની ભીડ ભેગી કરવી હોય તો ભોજનનું આમંત્રણ આપો તો પછી આ ફાર્મ આપવાનું પડશે તમને. કેમ કે એક ભરતભાઈએ પણ કહ્યું કે મીટિંગ અને ઈટિંગ, ઈટિંગની સાથે મીટિંગ રાખો તો પછી ફૂલ થઈ જાય બધું. અને મીટિંગ વિધાઉટ ઈટિંગ હશે તો આપણે જેમ છીએ એટલા જ રહીશું. હવે એવા ધાર્મિકતાના આયોજનોની ભરમાર છે જેમાં વ્યક્તિ પોતાની શાખ માટે, પ્રસિદ્ધિ માટે આવા હથકંડાઓ અજમાવતા હોય છે, પણ એ પછી લાંબુ ટકતું નથી. એનાથી કદાચ વ્યક્તિને અંગત લાભ થઈ શકે, એટલે એની પ્રતિષ્ઠા વધે, ભક્તિ વધી શકે, કોન્ટેક્ટ એના વધી શકે, વાહવાહી થઈ શકે, પણ લાંબા સમયે ધાર્મિકતાનો કે આધ્યાત્મિક દૃષ્ટિથી જે લાભ મળવો જોઈએ શિષ્યને અન્યને, એ મળવું શક્ય નથી. કે એવો વ્યક્તિ કે જે 56 દુકાળનો મૃતાત્મા જે આવીને ભોજનના આકર્ષણથી કંઈક સાંભળવા સમજવા માટે બેઠો છે અને જેનું ચિત્ત છે નિરંતર હવે ક્યારે હેલો પડશે, ક્યારે પાતળ પડશે, ક્યારે પંગત પડશે એમાં લાગેલું હોય, એ આ ધર્મની ભક્તિની એ વાતોને ક્યાં સુધી સમજી શકશે? એ કંઈ બહુ સાર્થક પ્રક્રિયાઓ નથી. પણ જેની પાસે જે હોય એ તો કરી શકે ને. હલવાઈ તવેથા હલાવી શકે, તો બિચારા જેમની પાસે જે છે એ લેવલે એ કાર્ય છે. પણ આપણને જોયું કે શેમાં ચિરસ્થાયી લાભ આપણને